બેસે, સદગુરુ ના ચરણ માં શું પ્રેમ થી બેસે, તો બધું બધું પ્રગટ થઈ જવું છે. એમના જેવો કલાક માં બનાવી દેજો, કદી સાતા દિલ હોય તો કલાક માં બનાવી દે. માર્ગ અઘરો નથી, ફરી મળવા અને મળ્યા પછી તન્માયાકાર થવું એ બહુ અઘરું છે. બહારના બધા આ બધા પર્યાયો તમે ગોદા માર માર કરે, શું કરે? સંપૂર્ણ કર્મ તન્માયા કરું. મારા ભાઈ અંદર તન્માયાકાર થાય છે ખરા, બધા ઘણા કર્યા છે, પણ તે કેવું દાદા લક્ષ્મણ રહે, યાદ રહ્યા કરે નિરંતર. પણ તન્માયા કરે એવું એટલે શું? મન વચન કયા યોગે કરીને, સંપૂર્ણ યોગે કરીને તો કલ્યાણ કલાકમાં કામ થઈ જાય. સંશય મનસે ધનસે સબસે ગુરુદેવ કે આન સ્વ આત્મ બસે, જો કે આજ્ઞામાં રહે છે બધા, એમાં તો બે મત જ નથી. અને તે કલ્યાણ થઈ ગયું છે. રસ તબ કાર જ સિદ્ધ બને, બધાને કારે જ સિદ્ધ બની છે. પણ હવે જે લોકો કહે છે સીડી થવું જોઈએ, તો એને અત્યારનો કાળ એવો છે ને, કેટલા બધા કર્મોને ખીચા ખીચ ભરી લાયા છે કે તમારે આ કરવું હોય તો પેલા કર્મ ખેંચી જાય પાછા નહીં, કેટલું શું આપ થયું ને. પણ છતાં કામ નીકળી જશે. રસ અભર તપા આવે એ ત્યારે અમે કરવાનું, જ્યારથી આપણે જ્ઞાન આપીએ છીએ ને ત્યારે ત્યાંથી વિષ્ણુ જે ટપકું પડતા હોય તેને બધા અમૃત ટપકું પડવાનું ચાલુ થઈ ગયા છે. જ્ઞાન આપતાની સાથે જ વિષ્ણુ ટપકો નિરંતર, વિષ્ણુ ટપકો મિથ્યાત્વ એટલે વિષ્ણુ ટપકું પડ્યા કરે ઉપરથી, અને ધમકી એટલે અમૃત ટપકું પડ્યા કરે. અમૃત ટપકું પડ્યા પછી એની વાણી અમૃતમય થતી જાય, એનું વર્તન અમૃતમય થઈ જાય, એનો વિચારો અમૃતમય થતી જાય. અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં વીજ પડે છે, ત્યાંથી વાણી વીખવાડી હોય. સત્ય સુધા દર્શાવે, ખરી સત્ય સુધા એને જ કહેવાય. જે અમૃત ને ટપકા પડ્યા કરે છે, ક્યાંથી ક્યાં પડે? એ પૂછે છે ટપકા ક્યાંથી ક્યાં પડે. એ ટપકા આ જે પુદ્ગલ ના ટપકા પડે તે નહીં, આ પુદ્ગલ ના ટપકા નહીં, એ ચૈતન્ય ભાવના હોય છે. શું છે એ ભાવ ટપકા હોય છે. આ પુદ્ગલ ના ટપકા એ તો પુદ્ગલ જ કહેવાય. જો એ તો આ જે સુધારસ હોય છે ને, આ સુધારસ એ છે તે સાધન છે, જ્યાં પૂતગલિક સાધન અંદર ઠંડક રહે બધે રાખે. પછી આપણને પેલું હલાઈ ના નાખે કર્મ ઉદયથી, હાલી ગયા હોય તો એને ઠંડક થઈ જાય. ઠંડક થઈ જાય તો આપણે આપણા જોઈન કરી શકાય એમાં. એ સાધન છે તો એ સાધન કહેવાય. એને સમગીત સમગીત એને લાગતું વર્ષું જ નથી. સુધારસનું સ્થાન ક્યાં છે? સુધારસ છે એ સાધન છે, સાધ્ય વસ્તુ નથી. તો એ તો બધા બહુ બધું બહુ લોકો બાવો કરે છે હિમાલયમાં, મતલબ બધા બાવા બહુ મળેલા. તો આનો આ ધંધો ભાઈ એનો મસ્તી મર્યા કરે, એ મસ્તી થી આત્મા ના પ્રાપ્ત થાય. આત્મા સુધારસ, સાચું સુધારસ, સત્ય સુધારસ નહીં. કેવું? સત્ય સુધારસ, સમજો ને એ સુધારસ. પછી ચતુરાંગુલ હે દ્રક્ષ મિલ હે, શું કહ્યું? એટલે ચતુર પુરુષ ને આંગુલી દ્રષ્ટિથી એ સમજાય. અમે આંગુલી દ્રષ્ટિ જ કરીએ કે પેલું દેખાય, કે તમે દ્રષ્ટિ દ્રષ્ટિ મેળવો તો પછી થઈ ગયું. શું પણ ચતુર પુરુષો જ અંગુલી દ્રષ્ટિ સમજી છે, બાકી બીજા કોઈ નહીં સમજી જાય. શું કહેવા માંગે છે જ્ઞાની પુરુષ? એ જે ચતુર પુરુષ હોય તો અંગુલી દ્રષ્ટિથી સમજી છે. અંગુલી દ્રષ્ટિ હું કહું પેલી બીજ દેખાય તો તમને નહીં દેખાય, પણ મારી આંગળી આંગળી દ્રષ્ટિ કરી નાખશો તો તમને દેખાય. આના હાથ લોકોએ ઊંધા ઊંધા કરી લોકોને ઊંધે રસ્તે બાર્યા છે લોકોને. તો આના ચતુર આંગોલન બધા ઊંધા રસ્તા લોકો કરે છે, રાત જતા લોકો કઈ બધી એ કર્યું, કારણ કે એમને દોષ નથી એમાં, પોતાને સમજ ઓછી પડે તે પેલા એનું કરે. પણ પ્રેમ ઘણી જોગ જુગો શું આ રેસ રસ દેવ નિરંજન ઉત્પન્ન થઈ ગયો, પછી જુગો જીવ એટલે શું શુદ્ધાત્મા થયો એટલે પછી જુગો જુગનો જીવનારો થઈ ગયો. પર પ્રેમ પ્રવાહ બધે પ્રભુ છે. જે આ જગતમાં ભૌગોલિક પ્રેમ હતો તે ભૂતગલમાં જ વહેંચાતો હતો, એ પ્રેમ પ્રભુ છે એટલે આત્મા ઉપર પ્રાપ્ત થાય. તો સબ આગમ ભેદ, આગમ નો બધો ભેદ બધો પોતાને માને. શું કહેતો કે ચતુરાંગુલ હે દ્રક્ષ મિલ હે સદૈવ નિરંજન કોટી, એની અંદર પિતર મહાત્મા સાહેબે કહ્યું કે જુદા જુદા અર્થ કર્યા છે, બધાને ભ્રમણ ભ્રમણ કર્યા છે, તો ફેરવી નાખ્યા છે. તો કેવા પ્રકારનો અર્થ કર્યો છે, જેથી કરીને વિપરીત સમજાય. આપણે દાખલા તરીકે મને કોઈનો પરિચય થયો છે અને આગળ ચર્ચા થયેલી હોય અને એમણે અમુક પ્રકારે મને કંઈક જો સમજાવેલું હોય તો એ પ્રકાર, અને અત્યારે દાદા કહે છે એ પ્રકારમાં ક્યાં અંતર પડે છે, કે ભલાએ શું કહ્યું, કઈ રીતે બીજો અર્થ કર્યો છે, એ કેવા પ્રકારનો અર્થ છે, એ જરા થોડુંક એમ વિવરણ. એટલે બીજા કયા પ્રકારનો અર્થ કરે છે કૃપાલદેવ ને આપેલું, કૃપાલદેવ પ્રયોગ કર્યો, તેમના તેમ લાગ્યું કે આનાથી કઈ ઠંડક રહે અને તે હિતકારી છે, એટલે આપણે પુસ્તક માં લખ્યું હિતકારી છે, તો હિતકારી છે. પણ એ સુધારસ ને આ સુધારસ નું આ સત્ય સુધારસ છે, શું છે આપણે સમજાય હોય આ, પણ એ હિતકારી છે, ખોટું નથી, સારી ના થાય. કૃપાલદેવ પોતે એક્સેપ્ટ કરેલું, પણ એ માની જો પોતે સર્વસ્વ માની બેસે પોતાની ભૂલ છે, શું કહ્યું, પરપરિણીતિ છે. જ્યાં સુધી સ્વપરિણીતિ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી નકામું કામ, એવું આપણે સમજાય. પરપરિણીતિ સમજાય, ભૌગોલિક પરિણીતિ છે. સબ આગમ ભેર શું રૂપે છે, એનો પ્રેમ જો પ્રભુ છે એટલે મારી પર પ્રેમ ઉત્પન્ન થયો. હું કૃપાલદેવ શું કહ્યું છું, કે જ્ઞાની પુરુષ અગર સદગુરુ એ જ આપણો આત્મા છે, ત્યાં સુધી કે જ્યાં સુધી સ્પષ્ટ વેદન તમને થતું નથી, અસ્પષ્ટ વેદન થાય છે નહીં, સુખ ઉત્પન્ન થાય છે, પણ કેવી રીતે જ્યાંથી થાય છે શું થાય છે એ જ્યાંથી અસ્પષ્ટ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષ તમારા અને મેં સ્પષ્ટ ઉત્પન્ન થયું એટલે તમે છૂટા થયા, શું પછી સ્વતંત્ર થયા સ્પષ્ટ, સમજ ને, ત્યાં સુધી જ્ઞાની પુરુષ અવલંબન છે, એ પોતાનો શુદ્ધ આત્મા છે, એ જે કે કરવાનું પોતાનો આત્મા જ છે, એ જે કે એમ કરવાનું. શું તો પછી બધા આગમનો ભેદ, બધા શાસ્ત્રોનો ભેદ પોતાના અંતર આવી વહ કેવલ કો બીજ જ્ઞાની કે, આટલું જ જો કેવળ સમજાઈ ગયું તો બીજે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, કે નિત કો અનુભવ બતાવ્યો, પોતાનો અનુભવ બતાવ્યો. કૃપાલદેવ તો આમાં આપણે અંબાલાલ બેન કહ્યું ચાર કોપીઓ કરી નાખો અને ચાર જણને આપો. અરે આ તો એટલી બધી ઊંચી હાઈ લેવલનું એ એટલું બધું વિજ્ઞાન છે, હાઈ લેવલનું વિજ્ઞાન છે, શું સામાન્ય માણસને અપાય નહીં. તો પછી સૌભાગ્યભાઈએ એમના મિત્ર ડુંગરસિંહભાઈને આપેલું વાંચવા ખાનગી રીતે, એટલે કૃપાલદેવ જાણ્યું એટલે એમને કહ્યું કે અરે આ ચાર જણ સિવાય બીજા કોઈને અનધિકારીને હાથમાં ના અપાય એવું આ વિજ્ઞાન છે, ઊંધું ઊંધું ચડી બેસશે અને કઈ ગામ જશે તેનું ઠેકાણો નહીં રહે, એવું કૃપાલદેવ એમને ઠપકો આપ્યો છે. જો કોઈ જગ્યાએ તમને વાંચવામાં આવે તો વાંચી દેજો, સમજ પડે ને. હવે એ જ વસ્તુને જેનો કૃપાલદેવ ઠપકો આપ્યો ડુંગરસિંહ જેવા માણસનો, તેનો એને મેરે કુદરતી રીતે આવું થઈ ગયું કે થપાઈ ગયો, અને થપાઈ ગયો એટલે લોકો એ બધું બસ આત્મસિદ્ધિ જ ગાવા માંડી. અનધિકારીના હાથમાં જવાથી એને બહુ નુકસાન થયું છે, પણ આવે તો પોતે ઠંડક વરે, ગમે તે મુસ્લિમ ગાય તો એ ઠંડક વરે, એનું કારણ કે જ્ઞાની પુરુષની વાણી છે અને હાઈ લેવલ તત્વ છે, બહુ અજાયબ તત્વ છે. એને મેં તો અજાયબી પૂરેલી, પણ હવે લોકોને સમજાવી જોઈએ ને. હવે પછી આ લોકોના હાથમાં ગયું એટલે બોલતા શીખ્યા, જે સર બોલો ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નન, સમજાવ્યો તે પદન ગુરુ ભગવાન. આ વાક્ય કોણ બોલ્યું પહેલામાં પહેલું, કે ચાર જણ જે એમને મોકલી આપ્યા હતા એ લોકોને પૂરું કૃપાલદેવ પૂરી આંગુલી દ્રષ્ટિથી એ ચતુર પુરુષ હોતા તો સમજી ગયા આંગુલી દ્રષ્ટિથી, કે આ રીતે આત્મા છે અને આત્માની હકીકત આમ છે, સમજો ને. એ ચાર જણ સમજી ગયા એટલે એમને ભાઈ છૂટું પડ્યું, તૂટાપણા નો ભાસ થયો. હવે એ જ સાથે એમને એ જ બોલ્યા કે જે સ્વરૂપ સમજ્યા, ચાર જણ બોલ્યા તો આ પુસ્તકો છપી ગયા બધાને આવડ્યું તો બધા એવું બોલવા મળ્યા. સ્વરૂપ સમજ્યા વગર બોલ્યા, આ બધા બોલે છે ને એ સ્વરૂપ સમજ્યા વગર બોલાય નહીં આવી આત્મસ્થિતિ ખરી રીતે. અમે તો ના જ પાડી, છપાવી દેવી પણ ના પાડી, પછી છપાઈ જાય એ વાત બીજી છે, પણ ખરી રીતે હકીકતમાં ના બોલાય. શું કહ્યું? સ્વરૂપ સમજ્યા વગર આત્મસ્થિતિ સિદ્ધ બોલે છે. સથન તો ગયો નથી, એક અંશ સથન ગયો નથી. એક માણસ તેડી લાવો કે જેનો એક અંશ સથન ગયો હોય. શું કહ્યું? આ બધી આત્મસિદ્ધિઓ ગાય છે ને તેમાં એક માણસ ને એવો તેડી લાવો જેનો એક અંશ પણ સથન ઓછો થયો હોય. બઉ જોખમદારી એના લીધે ઠંડક માં રહ્યા છે. અને પછી એ આરામ પરિગ્રહ, આરામ પરિગ્રહ માં તો ખૂટતું જ નથી. શું છે? આપ સમજ પડે છે ને? આમ ઠંડક રહે કરો, અને પ્રભાવજીની વાણી છે ઠંડક રહેશે, આગળ કામ નહીં કરે. પ્રભાવજી કહ્યું છે કે સજીવન મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે એમ અમારું હૃદય છે. કે છે શું કે છે? અમારા ગયા પછી કામ નહીં હાલશે. ફક્ત અમને જે મળ્યા હતા એ લોકોનું કામ થશે. અમને મળ્યા નથી, અમને જોયા નથી, અમારી જોડે કંઈ પણ વ્યવહાર થયો નથી. એ ગમે એટલા ફોટા પૂછ છે તો કશું કલ્યાણ થાય નહીં, પુણ્ય બંધાય. ઊંધા રસ્તે જતો હોય સતે રસ્તે કરે છે તો પુણ્ય બંધાય. તો બાકી આ જે સ્વરૂપ થશે આપ સમજવા આવ્યું ને? અને પછી શું વાક્ય આગળ લખ્યું છે? મોક્ષ પામવાનું જો કદી સાધન હોય, ઊંચા ઊંચું સાધન હોય તો કે છે કે મોટા મોટું સાધન છે. અને તેથી મને જે બધા ભેગા થયા છે અને જેના સ્વસન તૂટી ગયા અને જે આજ્ઞામાં જ રહે છે એને પછી થઈ ગયું ને, જે આજ્ઞામાં રહે છે એને સ્વસન નથી. સ્વસન છે તે આજ્ઞા નથી. શું કહ્યું? આપ એટલે સ્વચ્છંદ છૂટી ગયો, થઈ ગયો, ખલાસ થઈ ગયો. દાદા આખો દાડો યાદ રહ્યા જ કરે અને એનો હરેક કામ કરે થયા કરે, સ્વચ્છંદ બધો તૂટી ગયો છે. સ્વચ્છંદ એટલે પોતાના દાપણે મોક્ષ ફળવો. શું કહ્યું? પોતાના દાપણે મોક્ષ ની શોધ કરવી. શું કહ્યું? નામ સ્વચ્છંદ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે આખી જીવ નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય 20 ગણો થાય. કેટલા બે ગણો થાય? તો આ કારણે 20 ગણો, 10 ગણી મગાઈ થઈ, 10 ગણી મગાઈ થઈ ગઈ પ્રાય 20 ગણો થાય. શું કહ્યું? કેવું સુંદર એક એક વાક્યમાં લખ્યું છે, જવાબદારી પૂર્વક છે. પ્રભાવદેવ બહુ સુંદર. તેથી કહ્યું ને બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ને શોધીને તેના ચરણ કર્મો અર્પણ કરી દઈ વર્ત્યો જાય, પછી જો મોક્ષ ના મળે મારી પાસે લેજે એવી ગેરંટી આપે છે. સમજ? સત્પુરુષ પણ શું તપાસ ગમે તે ગભડું કપડું પહેરીને આવેલા હોય, માનીશ લઈ જઈશ, કાંઈક ઘોરા લુગડા પહેરીને આવે કે તો વાઘરો આવશે કે શું કે છે. પણ જો હા નિસ્દિન જેના આત્માનો ઉપયોગ છે, તપાસ કરજે આટલી કે જે જ્ઞાની પુરુષના આત્માનો નિસ્દિન ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી સાંભળ્યા નથી અનુભવમાં આવે એવી જેની વાણી છે, અંતરંગ સહા નથી એવી જેની ગુપ્તા છે, બાકી તો કઈ કહી નથી. એને તો તીર્થંકર પણ જ્ઞાની પુરુષ નું વર્ણન કરી શકવાના માટે અસમર્થ હતા. એ પોતે કહ્યું હતું કે અમે અસમર્થ છીએ. 108 ગુણો છે જે લાગે છે. શું કહેતા? એટલે વાત જ જુદી છે. એ જ્ઞાની પુરુષ નું હાસ્ય, હાસ્ય થી પાપ બધો હોય જાય. ખાલી એના એના એનું હસવું જ જુઓ ને, પાપ મુક્ત હાસ્ય કોઈ કાળે હોતું નથી. મુક્ત હાસ્ય થયું કે ત્યાંથી તમને મુક્ત કરવા માંડે. તેથી તમારે આ નાટક કરવું પડે છે રાતે નહીં, મારું કહેવાનું. નહીં તો તમારે બધું હૃદયમાં ઘા પડેલા હોય માણસ ને, આટલા કે માણસો ને દરેક બે હૃદયમાં ઘા પડેલા હોય, એ રૂજાતા નથી તે પેલા ઉપર લાગ્યા કરે છે, પછી રૂજાતા નથી રૂજ આવતી તે આભા બોલીએ ને બધા ઘા રૂજે જાય પેલા પછી સમકીત થતરાય, ઘા પડ્યા હોય તો સમકીત કેમ થતરાય છે, જાત જાતના ઘા પડેલા છે પડે ને. હજુ આનો મોક્ષ માર્ગ આગળ પછી સમજાયો છે કે કહો જીમનભાઈ પૂછે છે કે આપની જે પાંચ આજ્ઞાઓ છે તે આપને જ્ઞાન પ્રગટ થતા પહેલા આપે પાંચ આજ્ઞા પાડેલી કે પછી થી આ પાંચ આજ્ઞાઓ આપને પ્રગટ થઈ? નહીં, પાંચ આજ્ઞામાં હું પાંચ આજ્ઞા મને ખબર નથી, પણ એ પાંચ આજ્ઞામાં જ મારું જીવન હતું બધું, એ જીવન એવું હતું મારું, એટલે એ પાંચ આજ્ઞા રૂપે અપાઈ પછી હું જાણ્યું કે આજે આ રસ્તે હું ઉતાર્યો છું તે જ રસ્તે મેં તમને આપી દીધો શું, અને પાંચ આજ્ઞામાં આખું વલનું બધી વસ્તુ આવી જશે. અને બીજી એક શોધખોળ એ હતી કે માણસ અત્યારે કઈ રીતે ત્યાગ કરી શકે, આ સંસારમાં જ દુઃખી છે, આટલું બધું ગ્રહણ છે છતાં દુઃખ છે, તો ત્યાગ તો કરી શીખી રીતે શકે, અને ત્યાગ કરવું એ પૂર્વકર્મ ઉદય કર્મ હોવો જોઈએ. શું કહ્યું? હા, તો ઉદય કર્મ બધાને છે નહીં, અને ઉદય વાળા જંજાળમાં પહેંચી જાય છે, આ માને નહીં, કૃપાળુજી તો વાત જ ઉડાવી દે છે. શું થાય છે? જે ઉદય છે ત્યારે આ ઉડાડી દે છે, એટલે એવું આ કાળ નું ઝપટ લાગી છે, એટલે આ નવી શોધખોળ કુદરતી રીતે ઉત્પન્ન થઈ છે કે સંસારીઓને જ્ઞાન આપો. શું કે છે? ભલે સ્ત્રી આપે હોય, શું કહ્યું? અને આ જ્ઞાન એક્ઝેક્ટ છે, સ્ત્રી ભલે તમને સ્ત્રી નહીં નડે એવું આ જ્ઞાન છે, પણ અમારી પાંચ આજ્ઞા એવી છે કશું અડે જ નહીં, નિર્લેપ જ રાખે. એ આપણે આપીશું ને, આપણે જ્ઞાન આપીશું ને ત્યાર બધું શું થાય છે. આત્મસ્વરૂપ જાણ્યા, આત્મજ્ઞાન થયા સિવાય કોઈ માણસ કે મારો છુટકારો છે? આત્મજ્ઞાન લોકો માની બેઠા છે કે બે ચાર વાક્ય હું અનંત જ્ઞાન વાળો છું, બે પાંચ ગુણો લઈને બુમા બુમ કરે છે, એમાં એ આત્મ નથી. શું એ તો કૃપાળુ દેવ એવું કહેવા માંગે છે, શુદ્ધ આત્મા તું એવું કહેવા માંગે છે કે દ્રષ્ટિ બદલવા માંગે, તું આ બધું નથી આ શું, એવા ભાવમાં તું આવી જાગે છે. શું? તેથી કઈ આત્મા પ્રાપ્ત થયો કહેવાય નહીં, આત્મા કરે ને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન તો કેવું જ્ઞાન કહેવાય છે? ચાર દોષનું ઊંડું એ કેવું જ્ઞાન છે? આત્મજ્ઞાન થાય નહીં કોઈને. આપણે આ સાધુ કોઈને આચાર્ય ને આત્મજ્ઞાન નથી કોઈને. આત્મજ્ઞાન હોય તો આ વાણી એના હોય, આવું વર્ત એના હોય, આગ્રહ ના હોય. આત્મજ્ઞાન એને આગ્રહ ના હોય, આગ્રહ નિરાગ્રહી હોય. કેવું? અને આત્મજ્ઞાન છે તો અહંકાર ના હોય, આગ્રહ નથી તો અહંકાર ના હોય. અહંકાર છે તો કશું જાણતા નથી, વાત ખરી વાત હકીકત છે. શાસ્ત્રો જાણે પણ એમાં અહંકાર છે. અહંકાર ના ગયો જે શાસ્ત્રો થી, એ શાસ્ત્રો નું જ્ઞાન બધું આપણને કામ લાગ્યું નહીં. એટલે લક્ષણ થી ગુણે કરીને વેદન કરવું, એનું નામ એ જ એનું નામ જ્ઞાન. લક્ષણ થી ગુણ અમે હરેક રીતે આત્મા શું છે એમ જાણીએ. હું આત્મા સાથે નિરંતર આત્મા સાથે રહું છું, એ આત્મા હું તમારામાં જોઈ શકું છું, બધાનું દરેક માનું જોઈ. મારે તો કેવા ભેદ જ રહ્યો પછી, આ ભેદ છે તેનો ભેદ ના રહ્યો મારે. શું? એટલે નિર્ભેદ સ્થિતિ થઈ ગઈ છે, એટલે મને તો પ્રેમ, શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે. બધા ઉપર પ્રેમ ગાળો પડે તેની પર પ્રેમ, ફૂલ ચડાવો તેની પર પ્રેમ, બધે એવરીવેર પ્રેમ. સમજો ને? એટલે એ શું કે છે, લક્ષણ થી ગુણ થી હોવું જોઈએ, કઈ એટલું ગપ્પું નથી. લક્ષણ થી ગુણ થી વેદન થી સ્પષ્ટ વેદન હોવું જોઈએ. કેવું વેદન હોય? આત્મ સસંવેદન. કેવું? જેને આત્મસ્વરૂપ જણાવ્યું છે તેને ધ્યાનનો આ એક ઉપાય છે કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે. પણ જાણ્યું હોય તો, જાણ્યા વગરની બધી વાતો છે. આ સુધારસની બધી વાતો કરે છે ને, બધી જાણ્યા વગર. એટલે શાંતિલાલ મને કહેતા હું સુધારસ નથી. શાનો સુધારસ? સુધારસ એક સાધન છે, એ કઈ અટકી રહેવાનું કહ્યું નથી. અટકી રહેવાનું નથી કહ્યું, સુધારસ તમને હેલ્પ કરશે. માટે આગળ વધો, આત્મજ્ઞાન જાણો. શું થયું? એવું કે ભાવે કહેવા માંગે, સમજ પડે ને? એ તો અટકી જઈએ આપણને, ઠંડક થઈ એટલે આ થઈ ગયું, આપણે મારું ઉકેલ આવી ગયો. અરે પણ આત્મધ્યાન રૌદ્ર ધ્યાન થયું, તિરણ ગતિમાં તો શું સુધાર સાથે? કેટલાય બાવા સુધાર સાથે તિરણ ગતિમાં છે. શું? સુધાર એકલો પણ નહીં, બધા સાધનો સાથે આત્મધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે. ત્યાં આગળ કોઈ સાધન પૂરું થયું નથી. આ સમજ ને? આકાળે શુક્લ ધ્યાનની શ્રેણી છે. સમજ તમે કયું ધ્યાન વર્તે છે? નિરંતર એક ક્ષણ આગુ પાછું થયા વગર ત્યાંની નથી. ક્રમિક માર્ગ માં શાસ્ત્ર ના શાસ્ત્ર બરોબર કહ્યું છે, પણ અક્રમ વિજ્ઞાન છે. શુક્લધ્યાન ની શ્રેણી ના બધે અક્રમ વિજ્ઞાન નહીં, અને શુક્લધ્યાન ની શ્રેણી એનું નામ જ મોક્ષ. એનું નામ જ મોક્ષ. આજે પ્રતિપાદન કરવામાં આ કાળે શુક્લધ્યાન ને શુક્લધ્યાન નો ચોથો પાયો માં ત્રીજો પાયો પાયો માન્યો, અને શુક્લધ્યાન ઉત્પન્ન થાય ને સતત બારમો ગુણ સ્થાન પ્રાપ્ત થાય એમ જે એમાં પ્રતિપાદન છે, એનો મેળ કેવી રીતે બેસાડવો? અત્યારે જે સાધુ ઉપદેશ આપે છે એમાં એવું કહ્યું છે કે જે ત્રીજો પાયો છે શુક્લ ધ્યાન નો, એટલે કે બારમું ગુણ સ્થાન પ્રાપ્ત થાય, એટલે એ બારમું ગુણ સ્થાન પ્રાપ્ત થાય. હવે એ તો છે નહીં આ કાળે, એટલે મેળ નથી બેસતો એમ કે છે. ના, તે શુક્લ ધ્યાન અમારું જુઓ, અમે નિશ્ચય થી બારમા ગુંઠાણ માં છે, વ્યવહાર થી દસમા ગુંઠાણ માં છે. શું થયું? વ્યવહાર થી દસમા ગુંઠાણ માં આવ્યા છે, નિશ્ચય થી બારમા ગુંઠાણ માં છે, તેરમા ગુંઠાણ માં આવે કેવા જ્ઞાન ઉત્પન્ન થાય. નિશ્ચય નું છે, વ્યવહાર નથી. વ્યવહાર દસમો થી આવેલો છે, કપડા છે જ્યાં સુધી આ બધું છે, એને સૂક્ષ્મ લોભ કહેવામાં આવે છે. મને અંદર લોભ નથી બરાબર, પણ આ જે વ્યવહાર છે ને એ બધો સૂક્ષ્મ લોભ, કપડા ને કપડાની જરૂર જ નથી બરાબર. એટલે દસમું ગુંઠાણું મુંડા ભાવ સ્વજ્ઞાન હતા, મુંડા ભાવ, મુંડા ભાવ સ્વજ્ઞાન. હા, એ બધું એ બધું દસમું ગુંઠાણ થી આગળ કરતા ના દે તો, અને બારમું ગુંઠાણું અમારું નિશ્ચય થી છે. વ્યવહાર થી અમારું દસમું વ્યવહાર અમારો આવો છે, બારમું અમારે જરૂર નથી, બારમું ગુંઠાણું નિશ્ચિત છે. અમારે ઈચ્છા નથી તો આ રોકાયું છે, ઉદય રોક્યા છે અમને, માટે દસમું છે. ઉદય ના આધારે અમે દસમા જ છીએ. એટલે તમારું કામ જ નીકળી જાય. શું થાય? તમે પહેલા ચોથામાં પાંચમામાં છઠામાં ચડત જ જાય, ચડતી શ્રેણી થયા કરે તું. પણ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી સિંહ નો સંજોગ છે ત્યાં સુધી નવમું ના ઓળંગે. શું કહ્યું? નહી તો આ તો કમી અક્રમ માં જ્ઞાન છે, બારમા સુધી લઈ દેવું. શું થયું? એવો ઉદય હોવો જોઈએ. ઉદય ના હોય તો સ્ત્રી કહે સી રીતે ઉદય પૂરા થયા વગર કહે? આ પછી અક્રમ માર્ગ નું પ્રતિપાદન કરો છો, ઠીક છે, એ કોઈ પણ પ્રકારના આપણા આપણા આગમો કે ઉપાંગો કે દસ્તાવાદ્યા કે શસ્ત્ર ઇત્યાદિ ની અંદર ક્યાંય આટલા કાળ દરમિયાન, એટલે કે બહુ નિકટ નો કાળ લઈએ ભગવાન મહાવીર સ્વામી સુધીનો નહીં, ત્યાર પછીના પૂર્વાચાર્ય પુલિભદ્ર છેલ્લા આપણા આચાર્ય થયા, જંબુ સ્વામી થયા, સુધર્મા થયા, ત્યાર પછીના જે આચાર્યો થયા ત્યારથી માંડીને હરિભદ્રાચાર્ય છે કે હેમચંદ્રાચાર્યજી છે કે મહાઆચાર્યો, એમના કોઈ પણ પુસ્તકોમાં ત્રિષ્ઠી સલાહકામાં કે બીજા ક્યાંય કશો એ પ્રકારનો ઉલ્લેખ અખરાચાર્ય તો કઈ કાળ સર્વજ્ઞ કહેવાય? હેમચંદ્રાચાર્ય કઈ કાળ સર્વજ્ઞ હતા? એને લક્ષ્મણ હતું બધું. આ 2000 વર્ષનો અક્રમ વિજ્ઞાન અહીં ઉદય, એ અક્રમ વિજ્ઞાન ની જરૂર જ નથી પડી. ચોવીસે તીર્થંકર બહુ જરૂર નહીં પડી અક્રમ વિજ્ઞાન ની, એ ફક્ત પહેલા તીર્થંકર બહુ જ અક્રમ વિજ્ઞાન ની જરૂર પડી હતી. કે જયારે ભરત રાજા એ એમ કહ્યું કે મારે આ ચક્રવર્તી રાજ મારે જોઈતું નથી, પણ મારે પણ મોક્ષે જવું છે, માટે મને પણ દીક્ષા આપી દો બધા ભેગી ભેગી. શું કહ્યું ભરત રાજા એ? દીક્ષા નો ભાવ વ્યક્ત કર્યો, મારે આ ચક્રવર્તી રાજ જોઈતું નથી, એ બાહુબલીજી નો આપી દો કે ગમે તેનો આપી દો, મારે જોઈતું. એટલે કેવું બોલવું એ ખોટું છે, બહાર ના બોલવું જોઈએ, આપણે ગુપ્ત રીતે રાખવું છે. કૃષ્ણ માર્ગ ઉપર જ ચાલે આવો, નહીં તો બધું આગળ ચાલે નહીં. આત્મા જાણ્યા સિવાય, ગુણ થી વેદન થી લક્ષણ થી જાણ્યા સિવાય કોઈનો છુટકારો છે નહીં. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર, આ બે વસ્તુ એવી રીતે સંકળાયેલી છે. કારણ કે મોઢામાં ઉત્પન્ન થતો રસ એ સુધારસ, અને એનું ઉત્પત્તિ ક્ષેત્ર જે મોઢાની આસપાસમાં કે ચહેરા દરમિયાનમાં શરીરના એટલે મોઢાની કોઈ પણ ગ્રંથિઓમાં ક્યાં એનું ખરેખર સ્થાન હોય, ખોટું કેવી રીતે હોય શકે કે જ્યાં સુધારક માટેની ખાસ નિર્દેશ કૃપાદેવ કરે છે અને એને આત્મસુખનું સાધન માને છે અને એને માર્ગે જ્ઞાનીની આજ્ઞાએ રહીને એની પ્રવૃત્તિ કરવાનું જણાવે છે. બધા બહુ ઉપાય હોય છે, તેમાંનો એક આ ઉપાય છે. શું કેમ ઉપાય છે પછી ક્યાં છે? માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે, પણ તે સુધારસ સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી. એટલે આત્માના જ્ઞાન છે કોઈ ફળીભૂત થતી નથી. એવું તો બહુ લોકો બાબા મેં જોયેલા છે કે સુધારસ થી બહુ સ્થિરતા રહે છે. પણ શું કે છે એટલે કલ્યાણ રૂપ થતી નથી. વિશેષ સ્થિરતા નું સાધન છે, પણ તે સુધાર સ્થિરતા અજ્ઞાન પણ ફળીભૂત થતી. એટલું તમે કહેવા માંગે છે એ કૃપાળુ એ જ કહેવા માંગે છે. ફળીભૂત થતી નથી એટલે સચ્ચાઈ છે. ચંદન વૃક્ષ ની વાત શું છે, શું છે સાહેબ? એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે. જેને વેદન પણ આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષ ની આજ્ઞા એ તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત છે પણ આ સ્તરે લખવાનું છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે, તેની સમીપે જે જે વસ્તુ વિશેષપણે રહી છે. બોલો બોલો એને આત્મા નું ચંદન સ્વરૂપ અથવા તો ચંદન ના સ્વરૂપ માં વૃક્ષ ની અંદર ની સુગંધ પ્રસરે છે નજીક માં, એવી રીતે કહેવામાં આવ્યું. આત્મા વિભાવ પરિણામ ને ભજે છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ. વિભાવ જ્યાં સુધી સુધારક છે ને એ સુધારક શું કરે છે, પણ ભૌગોલિક છે, પરિણિત છે, માટે વિભાવ છે. શું છે? બરાબર. તેની છાયા રૂપ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાની ની આજ્ઞા એ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતો પણ સુધારક છે, તેમાં આત્મા વિશેષ સમીપણે. એટલે આ પવન જે સ્થિર કરવો તેના કરતા સુધારસ વિશેષ ઉત્તમ છે એવું કહેવા માંગે છે. અમુક અમુક વસ્તુ નો સૂક્ષ્મ સંબંધ છે એમાં શું કહેવા માંગે છે? અમુક અમુક વસ્તુ નો સૂક્ષ્મ સંબંધ છે શું કહેવા માંગે? અમુક અમુક વસ્તુ એટલે શું? બહુ સ્પષ્ટ નથી આમ, આપણે કહીએ એમ દુર્ગમ છે આ બધું. અમુક અમુક સૂક્ષ્મ વસ્તુ નો સંબંધ છે એટલે અમુક અમુક એટલે કઈ વસ્તુઓ નો લાગે નઈ. સ્થૂલ માં કશું ના દેખાય, સ્થૂલ માં તો સંત પુરુષ જેવા લાગે, પણ સૂક્ષ્મ વસ્તુ નો બધો સંબંધ છે. જ્યાં સુધી એ સંબંધ છૂટ્યો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહી. અનંત અવતાર સુધી આ સાધનો કરે તો મિથ્યાત્વ જાય એવું નથી. મિથ્યાત્વ ઓળખવું જ અઘરું છે. એટલે અમુક અમુક વસ્તુ એટલે પરમાર્થ ના રૂપ માં ગણવાની રહી, સ્વચ્છંદ વગેરે. અમુક અમુક વસ્તુ એટલે પરમાર્થ ને ગણવાની, સ્વચ્છંદ વગેરે તેજી દઈને. પરમાર્થ બીજા વસ્તુઓ છે, પરમાર્થ નો સંબંધ ઓછો છે. પરમાર્થ નો જો સંબંધ હોય ને તો કશું કહેવા જેવું જ નથી. બીજા સંબંધો છે, મિથ્યાત્વ સંબંધો છે, સમજો ને. અને એટલું આ કોઈ પણ ધ્યાન કરતા હોય, સુધારસ કરતા હોય, બીજું બધું આપણે એમને છતાં કોઈ જગ્યાએ અથડામણ થઈ કોઈ જાતે અને ભાવ પરિણતિ બગડી તો જાણવું કશું કામ કરે નહીં. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન છે ત્યાં કઈ પણ ધર્મ નથી એમ માની લેજો. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન જ્યાં સાબુત છે ત્યાં કઈ પણ ધર્મ નથી એવું માની ને ચાલજો. તો એ આપને સમજાયું? ધર્મ કોને કહેવાય? કે જો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન મંદ પરિણામ ને પામેલું હોય ત્યાં સુધી મંદ પરિણામ કોને કહેવાય? કે મને આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય સમજણી, પણ કોઈને નુકસાન ના કરે. કેવું? કોઈને નુકસાન ના કરે, જે પૌગોલિક નુકસાન કોઈને ન થાય, મને એકલા જ ઉપાધિ કરે. સમજણી આ સમજણી, એને મંદ પરિણામ કહેવાય. અને પછી ખલાસ થવું જોઈએ, આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ના રહેવું જોઈએ. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન આત્મધર્મ છે જ નહીં. શું છે? હવે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન તો આ લોકોને હવી કરી કેટલી વાર રહે, ધર્મ જ નથી. અમે ના કહીએ કે ધર્મ જ નહીં, ખોટો અહંકાર લઈને ફર્યા કરું છું એટલું છે. ધર્મ તેનું નામ કહેવાય કે મેં આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય. શું કહ્યું? તને ગારો પડે, તમને ગારો પડે શું થાય? તમે કશું ના થાય, મારે તો ના થાય. એટલે મારું કહેવાનું બધા પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ. તો કૃપાળુ દેવ પુસ્તક માં એટલે બાજુ એ ઉપાય સરસ છે, પણ કોઈ કરતું નથી. કારણ કે અઘરો છે, બહુ બહુ અઘરો છે. શું છે? એમ સાંભળ્યું છે કે ત્યારે કૃપાળુદેવ ને પણ વિજ્ઞાન ની પ્રાપ્તિ નહોતી, એટલે એમ સાંભળ્યું છે કે તે વખતે કપાઉદે ને પણ બીજ જ્ઞાન ની પ્રાપ્તિ નહોતી થઈ એટલે ત્યારે લખેલું હતું. એમ ક્યારે લખેલું છે? એમ કે છે, હા, બીજ જ્ઞાન ની પ્રાપ્તિ પછી આવું લખે ને. લોકો મહાત્મા ને પૂછે શાસ્ત્ર આધારે કે તમારા આરંભ પરિગ્રહ કયા છે એવું પૂછે. એટલે મહાત્મા નો તો આરંભ પરિગ્રહ શબ્દ સાંભળ્યો નથી, ના દાદા સમજ્યા, પણ એ સમજવું મુશ્કેલ. મને પૂછે તો હું સમજાવું. આરંભ પછી એ મહાત્મા ને પેલા અગાસ જનારા બેઠા એટલું બધું જુદી જાતનું વિજ્ઞાન છે, કુદરતી રીતે ઉભું થયેલું છે અને મારું નિમિત્ત બની ગયું છે, સમજ પડે ને. એટલું બધું વિજ્ઞાન છે, તરત જ મોક્ષ આપે છે, એક કલાકમાં મોક્ષ મળી જાય છે. પણ અમારે કયા પ્રમાણે? આજ્ઞા પ્રમાણે રહેવું જોઈએ. અને અમારી આજ્ઞામાં તમને એમ કહ્યું નથી કે તમે બટાટા વડે ના ખાશો, કે તમે સ્ત્રી જોડે સિનેમા જોવા ના જશો, સ્ત્રી જોડે જશો એમ કહીએ છીએ. શું કહીએ છીએ? જે પરણેલું હોય તે પરણેલી હોય, જે પરણેલું હોય બીજી સ્ત્રી સંબંધી વિચાર ના કરશો. શું કહ્યું? કંદમૂળ નો ત્યાગ, આ સ્ત્રી નો ત્યાગ, એ બધું શાસ્ત્ર માં તો નથી. વ્રત પછી પછાણ જેને મહાવીર ભગવાન જે ત્યાગ કર્યા છે ને એ તદ્દન સાચા છે. મહાવીર ભગવાન જે કહ્યું છે ત્યાગ કરવાનું એ તદ્દન સાચા છે. પણ એ લોકસંજ્ઞામાં કહ્યું છે. શેમાં કહ્યું છે? લોકસંજ્ઞામાં. હા, ધર્મ ને રસ્તે ચડવું હશે તો આ ખોરાક કરતો આ ઉત્તમ ખોરાક છે, તેના કરતો આ ઉત્તમ છે, તેના કરતો આ ઉત્તમ છે. શુદ્ધતા બતાવી છે, શુદ્ધતા. એ શુદ્ધતા આગળ તમે આગળ વધી શકશો. શું કહ્યું? અત્યારે હવે વધવાનું કઈ કારણ નથી. આ લોકો તો અત્યારે તો આ લોકોને કહીએ, મહારાજ કહે છે કે બટાકા છોડી દો, તો આ લોકોને એ જ ભાવતું હોય બિચારા, દયાજનક સ્થિતિ થઈ છે. એટલે મેં કહ્યું બધું કાજુ કહ્યું. શું કહ્યું? અને આ મોક્ષ જશે નહીં, એક અવતારી પદ જશે રીતે મારી આજ્ઞા નિરંતર રહેશે આજ્ઞામાં. શું એમાં બે મત જ ને? એક ક્ષણ આજ્ઞા નથી. અમને પદ ના અધિકારી ગણો છો? અમને પદ ના અધિકારી ગણો છો? અધિકારી અમે હોતો જ નથી. અક્રમ વિજ્ઞાન એટલે દારૂડિયા ને પણ પતે. શું કહ્યું? આપડે આ જ્ઞાન આપી એ બધું નાખી દેવું. કઈ જા તમારે ઘેર ભાઈ મને પહોંચવા દેવું. કઈ નથી, એક જગ્યાએ ઠરવા દીધો નથી. દિલ ઠર્યું, દિલ ઠર્યું નથી અત્યાર સુધી. ઉપાધિ ગઈ નથી, બધું અત્યાર સુધી જાણેલું છે ને એને પાછી મૂકી દો. અને આ એટલું જ જાણો તમે, ખબર પડે? બીજું કશું જાણવા જેવું નથી. નિરંતર શુક્લ ધ્યાન રહેશે. શુક્લ ધ્યાન નો અર્થ હું આપને સમજાવું. શુક્લ ધ્યાન કોને કહેવાય? તે આ શબ્દ પ્રયોગ આપ કરો ના, આપણે શબ્દ અમારા માટે આ મોક્ષ માટે જિજ્ઞાસુ માટે આપ વાપરો ના. અમને સમય જ કહો. આપ જયંતિભાઈ ને, જયંતિભાઈ જયંતિભાઈ છું. એ છતે એક પ્રકારનું ધ્યાન, આર્થ રૌદ્ર ધ્યાન અને સર્વ ધ્યાન એમાં સમાય એવું એક ધ્યાન ઉત્પન્ન થાય એવું સાધન છે. હું જયંતિભાઈ છું. હું જયંતિભાઈ છું એ ધ્યાન રહેશે ને તમને? એને ક્યારેય પણ શુક્લ ધ્યાન થાય નહીં. અને હું શુદ્ધાત્મા છું એવું નિરંતર વર્તું હોય, ક્ષણ વાત પણ ચૂકાય નહીં, તો એ શુદ્ધાત્મા હું છું એના ધ્યાનમાં શું કોણ છે? હું જયંતિભાઈ છે નહીં, એના ધ્યાનમાં હું શુદ્ધાત્મા છું. એ ધ્યાન શુક્લ ધ્યાન છે. પણ આમનો પહેલા પાયાનું છે, મારું બીજા પાયાનું છે. આમનું અસ્પષ્ટ વેદન છે, મારું સ્પષ્ટ વેદન છે. બે જુદે જુદું વેદન છે, સમજ પડી ને? આમનું અસ્પષ્ટ વેદન છે, સુખ વર્તે છે પણ ક્યાંથી આવે છે ખબર પડતી. એ કહે છે કે અમને સ્પષ્ટ કરી આલો. મને સ્પષ્ટતા ના કરશે? તમે જે જગ્યાએ પર સહાયક સંકેત છે, આ કેવળ દર્શન છે, આ કેવળ જ્ઞાન નથી પણ કેવળ દર્શન તમને પ્રાપ્ત થયું છે. સમજ પડે ને? આને અજૈવી છે આ કારણી કે અક્રમ વિજ્ઞાન આટલું બધું કામ કરે છે. એક કલાકમાં થતી પદ બેસાડી દે છે. તે એવું કેવા માંગે છે કે આપની કૃપા થી મોહ હવે કઈ નથી. મોહ શું કે છે? સુભગભાઈ નો પત્ર છે. અને એક આપનો જ આધાર છે. સહજાત્મ સ્વરૂપ સ્વામી નું સ્મરણ દિન રાત રહ્યા કરે છે. તે આપણા લોકો દિન રાત રહે છે. આપણા બધા આકાશ ના પક્ષો છે ને, એને કોનું સ્વરૂપ રહે છે? સહજાત્મ સ્વરૂપ. પણ આ બધા આ બધા ગોખેલું સ્વરૂપ છે. કેવું છે? બરાબર. અને સ્મરણ કોનું નામ કહેવાય? સુકાહિણી એની મેરેજ ઉત્પન્ન થયા કરે. શું કહ્યું? સહજ ભાવે ઉત્પન્ન થયા. એની મેરેજ સ્મરણ માં જ રહ્યા કરે, ભૂલાય જ નહીં. એનું નામ સ્મરણ કહેવાય. શું કહ્યું? અને આ તો ગોખે છે. આ ગોખેલી ગોખેલ પટ્ટી. અને અમને આ જેમ જેમ સંપીત થયું હોય એને સહજાત્મ સ્વરૂપ નું સ્મરણ રહ્યા કરે નિરંતર. એવું આ અમને શુક્લ ધ્યાનમાં હું શુદ્ધાત્મા છું, નિરંતર સ્મરણ રહ્યા કરે. ગોખવું ના પડે. હું શ્રદ્ધાત્મા એ ગોખવાની કઈ કોઈ આણંદ નથી. સમજ ને? નિરંતર સ્મરણ માં રહ્યા. રાત્રે જાગ્યો કે શું થાય? એ શુદ્ધાત્મા થી આવી જ જાય એમ પાસે. એને મેં કરવું ના પડે, યાદ કરવું પડે. એનું નામ શુદ્ધાત્મા નહીં. યાદ કરવું પડે એનું નામ સહજાત્મ સ્વરૂપ નહીં. એની મેરેજ સ્મરણ એટલે શું? સહેજ સહેજ હરેક દશામાં સહજાત્મ સ્વરૂપ નું સ્મરણ રહ્યું. તેને ક્રોધ ના થાય, લોભ ના થાય. મરણ જ સ્મરણ એટલે નિરંતર ખસે નહીં. એનું નામ સ્મરણ કહેવાય. મરણ કહેવાય. શું કહ્યું? કૃપાળુજી નું આપેલું છે વસ્તુ. આ બીજાને કોઈથી આપી શકાય નહીં. તે શું કહેવા માંગે છે? સહજાત્મ સ્વરૂપ સ્વામી નું સ્મરણ દિન રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર છું, અજાણ છું, કઈ જાણતો નથી. પણ યાદ આવવાથી પરમાર્થ છે. લખું છું કે અંબાલાલ શિષ્ય ઘણા વર્ષના સમયગાળા વાળો છે, અનુભવ વાળો છે. અને તે શિષ્ય પરખવા જેવું મારા ધારા પ્રમાણે રહ્યું નથી. હવે મારે પરીક્ષા કરવા જેવું નથી. તો આપ સાહેબે તે શિષ્ય ને બીજી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે, નહીં તો આપને યોગ્ય લાગે તે કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે. અને આવ્યાથી મને સુવાણ થાય તો હું બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવડાવું. બીજે જ્ઞાન સૌભાગ્ય ને આપ્યું હતું એમને. એટલે સૌભાગ્ય ના મનમાં ભાવ થયો કે અંબાલા ને પ્રાપ્ત નથી થયેલું. આ સૌથી પહેલું સૌભાગ્ય ને આપ્યું. આ બીજે જ્ઞાન આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ અંબાલાલમાં જણાવી. શું? પણ બીજે જ્ઞાન એની દ્રષ્ટિ બહારી. આ દ્રષ્ટિ જે આમ નથી ને એ ફેરવી નાખી. આમ દ્રષ્ટિ શું કર્યું? દ્રષ્ટિ દ્રષ્ટામાં પાડી આલી. શું કર્યું? આ જગતમાં દ્રષ્ટિ દ્રશ્યમાં વહે છે તે મિથ્યાત્વ દ્રષ્ટિ. જગત દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એ સમકી દ્રષ્ટિ. શું? તે એમની એમને પહેલો આ સ્વભાવને ચાન્સ મળ્યો હતો. એમની ઈચ્છા હતી કે અમને કેમ થયું છે અંબાલાલભાઈને. એમની પોતાની લાગણી થાય ને બધાની. આવ્યાથી મને સુવાણ હોય તો હું બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું માટે આપની મરજી મુજબ લખશો. આટલું પરમાર્થ અર્થે લખ્યું છે તો આપને યોગ ના લાગે તો માફ કરશો, હું માફી ચાહું છું. બીજે જ્ઞાન એટલે શું એમ પૂછ્યું છે? બીજે જ્ઞાન એનું નામ જ બોધ બીજ. સમજ પડે ને? બોધ બીજ. આ ભાગ આત્મા આ નો આમ જુદો પાડી આ ભેદ. શું કહ્યું? તરત સમજે ને? આજના હું લોકોને દખાડો તો કશું ના થાય. આમનાથી કશું ભૂલી જાય પાછા. એ તો બે ત્રણ જ માણસો આમાંથી લાખો માંથી બે ત્રણ માણસ એવા હોય કે એવા ઉલ્લાસ હોવો જોઈએ. રાત દિન રાત કેમ કરીને આત્મા જાણવું? કેમ કરીને આત્મા જાણવું? મોહની ના ત્રણ ભેદ પડે છે. મોહની એના ત્રણ ભેદ પડે છે. મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહની. હવે જ્યાં સુધી જો ભેદ પડ્યો છે, એકલું મિથ્યાત્વ ગુંઠાણમાં આગળ વધે ને ત્યારે એને ભેદ પડી જાય. ટુકડા થાય, એના ટુકડા થાય એટલે ત્રણ ટુકડા થાય. છતાં એને મિથ્યાત્મ મોહની જાય નહીં, માટે એ મિથ્યાત્વ મોહની વારો કયો. પણ મિથ્યાત્વ કરતા મિથ્યાત્વ મોહની વારો સારો. ખબર પડે ને? એકલું મિથ્યાત્વ પહેલા ગુંઠાણા કરતો એ ઉત્તમ છે. પછી મિશ્ર મોહની વારો. મિશ્ર મોહની એટલે આય પણ મોહ રહ્યો ભૌગોલિક, અને તેનું વર્ગણમાં આ વસ્તુ બહુ મજા આવે છે એટલે એના વગર ચાલતું નથી. આ વગર ચાલતું તે વગર ચાલતું નથી. એ મિશ્ર મોહ નું કારણ છે. એ મિશ્ર મોહ નો જ્યાં સુધી થયો અને તેમ તેમ મિશ્ર મોહમાં જેમ જેમ આવે છે તેમ ક્રોધ માન માયા લોભ ઉપશમ પામે છે. એ મિશ્ર મોહ ના પ્રતાપે, પેલો મોહ છે ને આ મોહ ના પ્રતાપે તો સંપૂર્ણ જાગૃત થાય, પણ પેલો અંદર મોહ છે ને એક પ્રકારનો મોહ છે, પણ તેને સુષમ થાય એટલે સંકિત કે છે ને, સમજ પડી ને, પણ સંકિત મોહની ના જાય, સમજ પડી ને, જો સમ્યક સમ્યક તો મોહની જાય ને તો સાહેબ સંકિત થઈ ગયો. આત્મા જાણવા માટે જ છે એવી એમને સૌભાગ્ય બને પહેલી પરિણતિ વર્તી હતી. સંકેત મોહની હતું, શું કહ્યું, એક આત્મા જાણવાની બીજી કોઈ તમન્ના જ હતી નહી, તે કૃપા આત્મસ્થિતિ બહુ કામ કર્યું હતું અંબાલાલ, બહુ એ હતા એટલે એ સંકિત મોહની એનું ગયું હતું. શું થયું હતું તરફ સમજ ને, તે સંપૂર્ણ આકારે ગયું નથી, સંપૂર્ણ આકારે કૃપાળુ દેવનું કહેલું હતું, સહાયક સંકેતી હતા છતાં લોકો ના સમજ્યા, સમજ ગયું ને, એ પોતે એક સહાયક સંકેતી પુરુષ હતા, જબરદસ્ત આત્મજ્ઞાની, પણ લોકોને સમજાયું નહીં, અને પછી સમજ્યા માથા ફોડે દાડો નહીં વરે, એ એમને કહ્યું હતું કે અમારે ગયા પછી માથો ફોડશો, મૂર્તિ પાસે તમારું દાડો વરસે નહીં, મૂર્તિ પાસે તો નામ કરતાથી ભટકત છે ને આ લોકો, મૂર્તિ પાસે જે જે માગવામાં આવે તેથી પૂતગલ જ મળે, ભૌતિક સુખો મળે, બીજું કશું ના મળે, આત્મિક ને એને લેવા દેવા નથી, આત્મિક તો હયાત હોવા જોઈએ, પ્રત્યક્ષ પૂરું જોઈએ, શું કહ્યું, પેલું પરોક્ષ ભક્તિ કહેવાય, શું કહેવાય, પરોક્ષ ભક્તિ નું ફળ સંસાર ફળ, પરોક્ષ પ્રત્યક્ષ ભક્તિ નું ફળ મોક્ષ ફળ, પ્રત્યક્ષ ભક્તિ કોની, મોક્ષ થયેલો હોવો જોઈએ, આપણે પૂછીએ કે આપનો મોક્ષ થયેલો છે, તો એ કહે કે હા અમારો મોક્ષ થયેલો છે, તો આપણે બે શું કોણ કોણ બોલે, એમાં સાચો પુરુષ બોલે જેને થયેલો હોય તે બોલે, અને કોતો ગાંડો બોલે, એ તપાસી લેવા પછી આ ગોડાને હોસ્પિટલમાં લઈ જવા કે નહીં એ તપાસી જોવા આપણે, સમજ પડે ને, આ ગોડા છે કે નહીં એટલું તપાસી લેવું, એટલું જ જોયું, કારણ બીજા કોઈથી વચ્ચેનો માણસ કોઈ બોલી શકે નહીં, વચ્ચેનો કોઈ માણસ એમ બોલી શકે નહીં કે અમારો મોક્ષ થયેલો છે, કોઈ ગાંડો બોલી શકે, કારણ કે એમ તો કોઈ કાયદો જ નથી ને, બાકી કાયદામાં રહેલા માણસ કોઈ બોલી શકે નહીં, એ તો મહાન વિરાધક શબ્દ છે, શું છે, મારો મોક્ષ થયો છે, બહુ મોટું વિધાયક, હજુ બધો ખપાળ દેવ તો બહુ ફોટ પાડવા દે, પૂજ્યો ને બધું પારંપરિક નો તમને સમજ, એક શબ્દ થી વિરુદ્ધ કોઈ માણસ કે તો આક્રમ વિજ્ઞાન જ નથી, શું કહ્યું, એક ફક્ત વિરુદ્ધ શું છે કે અક્રમ વિજ્ઞાન, અહીંયા આગળ ક્રમિક માર્ગ છે તો ત્યાગ હોય, શું હોય, ત્યાગ, ત્યાગ હોય ને ત્યાગ નો કરનારો પણ હોય, કેવું, અહી અહંકાર નહીં એટલે ત્યાગ કરનારો જ નહીં ને, અહંકાર જોડે ત્યાગ, ત્યાગ નો કરતા જ નહીં, ત્યાગ બાગ કરવાનો નથી, અહંકાર ને મમતા બેનો ત્યાગ થઈ ગયો કે થઈ ગયું પૂરું, એ બેનો ત્યાગ કરાવી દઉં છું, એ બેનો ક્રોધ માર માયેલો બધો જતું રહેશે, આમને આમને જો ક્રોધ થયો હોય ને તો કોઈ બીજા માણસ કે જ્યાં ગુસ્સે થયા હતા, મેં ભાઈ ગુસ્સો અને ક્રોધ બે જુદી વસ્તુ છે, ગુસ્સો એ ભૌગોલિક વસ્તુ છે, ક્રોધ એ ભૂતગલ ને આત્માની એકાકાર તન્માયાકાર વસ્તુ છે, શું છે, હવે એ ગુસ્સે થાય ને, કસાય ના ભાવ માં એ ગુસ્સે થાય તો ક્રોધ કેમ ના કહેવાય, કારણ કે ક્રોધ હંમેશા હિંસક ભાવ હોય એની પાસે, શું હોય એની પાસે ભાવ કયો હોય, હિંસક ભાવ, રૌદ્ર, ત્યારે અમને હિંસક ભાવ ના હોય, અમને પાસે પ્રતિક્રમણ કરતા હોય જોડે જોડે, એક બાજુ ક્રોધ થતો હોય ને એક બાજુ પ્રતિક્રમણ કરતા હોય, આપ સમજાવો છે ને, એક બાજુ ક્રોધ થતો હોય ને એક બાજુ આ થયાનો પ્રતિક્રમણ કરતા હોય, મય કરો છો કે નહીં, નિરંતર પ્રતિક્રમણ કરે, શું કહ્યું, આપ સમજાય ને, પ્રતિક્રમણ કરે છે માટે હિંસક ભાવ ત્યાં નથી, અને તો ના હોય તો એટલે શું,